अनुपस्थितम् यज्ञात्वा मुख्यते शुभात्। ए सूत्रना भाष्य रूपे ज्ञान अने विज्ञान नो आपने विचार करी रहा छे। ज्ञान ने समझता आपने जोयो કે પરમતત્વ કેવી રીતે નિરાકાર સર્વાકાર અને ભાવાકાર છે, અંધહત્તિ ન્યાયે સગુણવાદીઓને લાગે સાકારવાદીઓને લાગે કે પરમાત્મા કેવલ સાકાર જ છે, પણ જો પરમાત્મા કેવલ સાકાર હોય તો વ્યાપક હોઈ શકે નહીં, કેવલ સાકાર હોય તો નિરાકારવાદીઓને લાગે કે પરમાત્મા કેવળ નિરાકાર છે, પણ પરમાત્મા જો કેવળ નિરાકાર હોય કૃષ્ણ પ્રકટ થઈ શકે નહીં, મોટી પંચાયતે છે। એટલે આ જે વાદો ના વિવાદ છે એનાથી ઉપર જઈને વેદાંતે જુદા જુદા ઉપનિષદોમાં પરમાત્મ તત્વનું નિરૂપણ કર્યું। એ પરમાત્મ તત્વના નિરૂપણ જેવું ઇદમિથ તયા ગીતામાં વર્ણવાયું, મેં આપને તે દિવસે કહ્યું હતું ઉપદેશનો કોઈ ગ્રાફ બનાવીએ ગીતાના તો નવમા અધ્યાયમાં એ ટોચ ઉપર પહોંચે છે। એનું કારણ કે પરમાત્મ સંબંધી વાતો અહીંયા આ શતકમાં દેખાડવામાં આવી છે, જેટલી સ્પષ્ટ થયા વિરાટના દિવ્ય દ્રષ્ટિથી દર્શન જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ કહીને જે નિરાકાર અને સાકાર, જે અક્ષર બ્રહ્મ અવ્યક્ત અને જે વ્યક્ત પુરુષોત્તમ રથ ઉપર બિરાજેલા, તેમના બંને વચ્ચેની જે અભેદ, તેમના બંને વચ્ચેનું જે અભેદ, એને કોઈ અભેદને સાધનારો કોઈ તત્વ હોય તો તે છે સર્વાકાર પરમાત્મા હોવાનો એનો પાસો। એકનાથ મહારાજ ઘણું સુંદર કહે છે, કૃત થીજલે કી બિથુર લે પણ કૃત પણ નાહી મૂકલે, તૈસી સગુણ નિર્ગુણત્વ ભૂતાવલે પરબ્રહ્મ સંપલે શ્રી કૃષ્ણ। એટલે ઘી પીગળેલું હોય કે જામેલું હોય, પીગળેલા ઘી ને આપણે શું ઘી નથી કેતા, તેલ કહીએ છે ના, પીગળેલો ઘી પણ ઘી છે અને જામી જાય તો પણ ઘી જ છે। ઘૃત ખીજલે કે બિથુર લે પણ ઘૃત પણ નાહી મૂકલે, તૈસી સગુણ નિર્ગુણત્વ ભૂતાવલે પરબ્રહ્મ સંપલે શ્રી કૃષ્ણ। કૃષ્ણ જયારે સાકાર રૂપે આપણને દર્શન આપે તો એ ઘણી ભૂત બ્રહ્મ છે, અને કૃષ્ણ જ્ઞાનીઓને જયારે નિરાકાર રૂપે દર્શન આપે ત્યારે અવ્યક્ત તરલી ભૂત પીગળેલું કૃષ્ણ છે। આઈસ્ક્રીમ દૂધ આપણે મૂકીએ રેફ્રિજરેટરમાં, આઈસ્ક્રીમ જામી જાય, આઈસ્ક્રીમ જામે કેવી રીતે જામે, એના જે જેમાં પેલું પાત્ર હોય જે પાત્રમાં આપણે દૂધને ભરીએ તે ચોરસ હોય તો ચોરસ આઈસ્ક્રીમ જામે, ગોળ હોય તો ગોળ આઈસ્ક્રીમ જામે, જેવું પાત્ર તેવો તેવો એનો સ્વરૂપ આવી જાય। તેમ જે જે વખતે ભગવાન ને જે સ્વરૂપ ધારણ કરવાનો સંકલ્પ થાય તે સંકલ્પના સાચામાં ભગવાન પોતાનું રૂપ ઘનીભૂત કરીને પ્રકટ કરી દે. જેમ દૂધ જે પેલું પાત્ર હોય એમાં જામતાની સાથે સાકાર થઈ જાય, નહીં તો પીગલેલું દૂધ ના આકાર આપણને જડે નહીં. પણ આઈસ્ક્રીમ જમાવવા માટે મૂકીએ તો પેલી એની જે ગોળ કટોરી હોય તો ગોળ થઈ જાય, ચોરસ હોય તો ચોરસ થઈ જાય. એમ પ્રભુ કાં તો પોતાના સંકલ્પના પાત્રમાં પોતાના સ્વરૂપને ઢાળીને, અને સત્ય સંકલ્પ છે, પરમાત્માનો સંકલ્પ મિથ્યા નથી, તેથી સત્ય સંકલ્પ હોવાથી પોતાના સંકલ્પના પાત્રમાં પોતાના સ્વરૂપને સઘન બનાવીને આપણી સામે સાકાર રૂપે પ્રકટ થઈ જાય. કાં તો ભક્તના ભાવના પાત્રમાં ઢળીને ભગવાન સાકાર થઈ જતા હોય છે. બંને પ્રક્રિયા છે. કોઈક વખતે પોતાની મેળે પ્રકટ થાય તેને આપણે અવતાર કહીએ, કોઈક વખતે આપણા ભાવને અનુરૂપ પ્રકટ થાય એ આપણો પર્સનલ, એની સાથેનો જે પ્રકટ કરવાની પ્રક્રિયા છે એ પર્સનલ હોવાથી એ ઇન્ડિવિડ્યુઅલ હોય છે, બીજાને ન દેખાય. અને જ્યારે સંકલ્પથી પોતે પ્રકટ થાય ત્યારે બધા જ એમને જોઈ શકે, જ્ઞાની અજ્ઞાની દ્વેષી સ્નેહી કામી ક્રોધી લોભી મોહી બધા જ એમને જોઈ શકે જ્યારે પોતાના સંકલ્પથી પ્રકટ થાય ત્યારે અવતાર રૂપે. અને જે વખતે ભક્તના ભાવના પાત્રમાં પ્રભુ સઘન થઈને પ્રકટ થાય તે વખતે, કેમ કે મારા ઘરમાં આઈસ્ક્રીમ મેં જમાવી હોય તો હું ખાઉં, બીજો કોણ ખાય એવું, એટલે મારા ભાવના પાત્રમાં જે વખતે મેં પ્રભુને સઘન કર્યા હોય ત્યારે મારા ભાવના પાત્રમાં ઘનીભૂત થઈને પ્રભુ જે વખતે સાકાર થાય તે વખતે તેમનું દર્શન મને જ થાય, બીજાને ન થાય, એ સહજ સ્વાભાવિક વાત છે. એટલે એકનાથજી બહુ સુંદર કહે છે કે ઘૃત થીજલે કે બિથુરલે પણ ઘૃત પણ ના હિંમતે. એ જામેલું હોય, ઘનીભૂત થયેલું હોય કે તરલ હોય, એનાથી એમાં આઈસ્ક્રીમમાં દૂધ પણ બદલાતું નથી, ઘીમાં ઘી પણ બદલાતું નથી. તૈસી સગુણ નિર્ગુણત્વ ભૂષાવલે પરબ્રહ્મ સંપલે શ્રી કૃષ્ણ. જ્યાંથી નિર્ગુણ ત્યાજ્ય, જ્યાંથી નિર્ગુણ, જ્યાંથી સગુણ ત્યાજ્ય પૂજ્ય નિર્ગુણ દેહી દશા આરતી જ્યાં કે છે. જે લોકો એમ સમજે છે કે સગુણ ત્યાજ્ય છે અને નિર્ગુણ પૂજ્ય છે, એકનાથ કે છે, એકનાથજી કે છે કે આ પણ એક આરતીની દશા છે, અજ્ઞાનની દશા છે. કેમ કે જ્યાંથી બ્રહ્મરૂપ તૃણ પાષાણ ત્યાંથી સગુણ ત્યાજ્ય કદા નથી. જેમને તૃણ પાષાણ બધા જ માં બ્રહ્મ ભાવ જાગી ગયો છે એમને સગુણમાં કોઈ દિવસે ત્યાજ્ય ભાવ નહીં જાગે, સગુણ સ્વરૂપ એમને કદી સ્ટેપિંગ સ્ટોન નહીં લાગે, એ એક મોટું અંતર છે. પણ આપણામાં સગુણવાદ નિર્ગુણવાદનો વિવાદ થાય તે વાત સાચી છે, અને વિવાદ થવો તો જોઈએ, તે વિવાદ ન થાય તો આપણને નિર્ણય કેવી રીતે આવે. એટલે વિવાદ થવો બહુ ઉત્તમ છે, પણ એ વિવાદથી વિખવાદ ન થવો જોઈએ, એ મેં કાલે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે એક વખતે જો આપણે એ સમજીએ, જેમ એમ કહેવાય છે જે એરિસ્ટોટલિયન સિલોજિઝમ કહેવાય છે એની પેલી ઘડતર કેવી છે, એમ કહેવાય ઓલ મેન આર મોર્ટલ, સોક્રેટિસ ઇઝ મેન, therefore Socrates is mortal. દરેક માણસ મર્ત્ય છે. સુકરાત કે કોઈ પણ એક ચીમનભાઈ કે પોપટભાઈ કે કરતણભાઈ જેને લેવું હોય તે લો, તે એક માણસ છે તેથી તે પણ મર્ત્ય છે. એટલે જે નિષ્કર્ષ આપણને જોઈએ છે તેના પહેલા એક સામાન્ય વાક્ય હોવો જોઈએ. સામાન્ય વાક્ય હોય તો એનો વ્યક્તિશઃ નિષ્કર્ષ તારવી શકાય. ઓલ મેન આર મોર્ટલ એવું હોય તો આપણે નિષ્કર્ષ તારવી શકીએ, therefore Socrates is mortal. બધા જ માણસો મર્ત્ય છે તેથી આપણે નિષ્કર્ષ તારવી શકીએ કે સુકરાત મર્ત્ય છે. તેવી જ રીતે સર્વાકાર બ્રહ્મ છે એવું એક સામાન્ય વાક્ય હોય તો આપણે નિષ્કર્ષ તારવી શકીએ કે સાકાર પણ બ્રહ્મ જ છે. ત્યાં જ એટલે એકનાથજી કહે છે કે त्याज्य सगुण पूज्य निर्गुण से ही दशा आरती जान ज्यासी ब्रह्म रूप तृण पाषाण त्यासी त्याज्य सगुण कदा धरे। એટલે એનો નિષ્કર્ષ છે, સર્વાકારતા નો નિષ્કર્ષ છે બ્રહ્મની સાકારતા। કોઈ ગુરુજી ના બે શિષ્ય હતા, બહુ પ્રસિદ્ધ કથા છે આપણા ત્યાંની, અને એ બંને શિષ્યોમાં સ્પર્ધા હતી કે ગુરુજીની વધારે સેવા કોણ કરે। એટલે દરેક વાતમાં સ્પર્ધા ચાલે, તો ગુરુજીએ રાતના જયારે સુવે ત્યારે એમના ચરણ ચાંપવાની સ્પર્ધા, ચરણ ચાંપવામાં પણ બંને શિષ્યોની સ્પર્ધા, પેલો કે હું દાબું કે હું દાબું હું ચાંપું, ગુરુજીએ એક એક પેર પગ પોતાના વેચી દીધા એમનામાં કે ભાઈ આ તું દાબ ચાંપજે, પેલો પગ તું ચાંપજે। હવે થાય શું, બધા બંનેને પોતપોતાના ચરણ ઉપર અહંતા મમતા જાગી ગઈ, આ તો મારો ચરણ, એ ભૂલાઈ ગયું ગુરુજીનું ચરણ, ચરણ તો બંને ગુરુજીના ગરીબના, ગુરુજીએ કેમ કે વેચી દીધા કલ્યા ત્યારે તું આને ચાંપજે, ને એને કહ્યું કે તું આ ચરણને ચાંપજે, એમને અહંતા મમતા જાગી ગઈ કે આ મારું ચરણ। એક દિવસે સુતા સુતા ગુરુજીએ ગલતીથી એક ચરણ ઉપર બીજું ચરણ મૂક્યું, એટલે એને કહ્યું એ જ તારું ચરણ હટાવ અહીંયાથી, એ કે પણ હું કેવી રીતે હટાવું, બોલે કેમ નથી હટાવતો, અને એ ઝઘડો જે શરૂ થયો અંતમાં એટલો બધો વિખવાદ થયો કે એ ઝંડો લઈને ગુરુજીના ચરણ ઉપર લગાવી દીધો। ત્યારે ગુરુજી બિચારા ગભરાય, શું થયું, એમણે જાકીને કહ્યું કે અરે કેમ મારો છો મને, મેં તમારું શું બગાડ્યું, બોલે આનો ચરણ મારા ચરણ ઉપર કેમ આવી ગયો। બિચારા ગુરુજી પરેશાન, આવા શિષ્યો ભેગા થાય તો કોને શું કેવું, શિષ્ય તો શિષ્ય જ રહ્યા ને, શિષ્ય શાદીમાં આમ તો આમ પ્રપન્ન, એટલે ભગવાન બંનેને સમજાવવાનું પ્રયત્ન કરે છે કે ભાઈ બંને ચરણ મારા જ છે। મહાપ્રભુજી તેથી બહુ સુંદર એક વાત સર્વ નિર્ણય માગ્યા કરે છે કે ભગવાનના બે ચરણ, એક અક્ષર બ્રહ્મ અને એક ભક્તિ, બે ચરણથી ભગવાન ચાલે છે। ભક્તિ એ પણ ભગવાનનું ચરણસ્થાની એક પદાર્થ છે, અને અક્ષર બ્રહ્મ તે પણ ભગવાનનું એક ચરણસ્થાની પદાર્થ છે। એ બંને ચરણ કોઈક વખતે અક્ષર બ્રહ્મ ભક્તિ ઉપર થવાતો હોય તો ભક્તોને ક્રોધ આવે, અરે અક્ષર બ્રહ્મ અમારી ભક્તિને ખતમ કરે છે, એટલે દંડો અક્ષર બ્રહ્મ ઉપર પડે। સગુણવાદીઓનો દંડો આવી રીતે અક્ષર બ્રહ્મ ઉપર પડતો હોય છે, અને પેલા નિર્ગુણ નિરાકારવાદીઓનો દંડો ભક્તિના ચરણ ઉપર પડતો હોય છે કે કેમ ભક્તિને તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી ઊંચી ગણો છો, એ ભક્તિ અંતમાં ઉપાસનાર્થ કલ્પિત રૂપને લઈને ચાલતી ભક્તિ છે, એટલે એ દંડો એને લગાવે। પણ પરેશાન બિચારો પરમાત્મા છે, બંને ચરણ છે તો અંતે મારા જ, ભક્તિનું ચરણ એ મારું અને અક્ષર બ્રહ્મનું ચરણ એ મારું, પણ આપણે શિષ્યો રહ્યા તે ઝઘડીએ। એટલે છે કે નિકલના તુમને ચિલમન સે કસમે તુમકો ચિલમન કી, લડાઈ યાર સે દેખા કરો શેખો બ્રહ્મન કી, એટલે ચાલે એમાં કઈ કશું વાંધો નથી, પણ ઘસ થીજલે કે બિથુર લે પણ ઘસ પણ નાહી મોકલે, એ વાત વિવેક આપણને સમજવું જોઈએ કે પીગળેલું હોય કે જામેલું હોય છે પરમાત્મા પરમાત્મા, અને પરમાત્મા પરમાત્મા સિવાય બીજું કશું નથી, એ જો વાત આપણને સમજમાં આવે તો ઘણો બધો ઝઘડો બંધ થઈ શકે છે। ગીતા જે કઈ સમજાવવા માંગે છે તેનું પરમ રહસ્ય, રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તમવ્યયમ, એ જે કઈ છે વિશેષણો, એ બધા પરમાત્માના રહસ્યને સમજવાના વિશેષણો છે। એ રાજવિદ્યા રાજગુહ્ય પવિત્ર ઉત્તમ પ્રત્યક્ષાવગમ ધર્મ સુસુખ સુસુખમ કર્તુમ અને અવ્યય, એ જે બધા વિશેષણ છે તે પરમાત્માના વિશેષણ છે। એક વખતે પરમાત્માને આપણે સમજીએ તો આપણને આ બધી વાત સમજમાં આવે કે આ વિવાદ જે છે સગુણ નિર્ગુણનો, સાકાર નિરાકારનો, એ નિરાકાર અને સગુણ સાકારના વિવાદ અંતે એક જ બ્રહ્મના જુદા જુદા પાસાઓનો, એક જ પરમાત્માના જુદા જુદા પાસાઓનું વર્ણન છે, એમાં વિવાદમાં બીજું કઈ નથી। અંધ હસ્તી ન્યાયે ખોટું કોઈ નથી બોલતો, અને જે શિષ્ય બીજા ચરણ ઉપર દંડો મારે છે, જે કઈ ખરાબી છે તે બીજા ચરણ ઉપર દંડા મારવામાં ખરાબી છે, શિષ્ય પોતાના ચરણને પકડીને એનામાં પોતાની અહંતા મમતા સ્થાપી છે એનામાં કશી જ ખરાબી નથી, એ વાત સાવધાની રાખજો. તમને નિર્ગુણ ગમે એમાં કોઈ ખરાબી નથી, કેમ કે પ્રભુનો એક પાસ